શ્રી માર્કંડ પુરાણ. આ માર્કંડ પુરાણ પુરાણોની અંદર 18 પુરાણોમાં તેમનું સ્થાન 7મું સ્થાન છે. માર્કંડી પુરાણ આપણે ગીતા પ્રેસનું અત્યારે વાંચીએ છીએ, જેનો કોડ નંબર છે 2069. માર્કંડી પુરાણ પ્રથમ અધ્યાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેમિની માર્કંડે સંવાદ. વપુને દુર્વાસાનો શ્રાપ. અધ્યાય 1. યદ્યોગી ભીરભવ ભયાર્તિ વિનાશ યોગ્ય મસાધ્ય વંદિતમ તીવ વિવિક્ત ચૈત્યહી તદવહ પુનાતુ હરિપાદ સરોજ યુગ્મ મા વિભર્ત્યક્રમ વિલંઘિત ભૂર્ભુવસ્વ પાયાત્સ્વ સકલ કલ્મશ ભેદ દક્ષ શિરોધ કુક્ષિણી ભોગ નિષ્ટમૂર્તિ સ્વાસાવધૂત સલિલોત્કલિલા કલિકા કરાલ સિંધુ પરનૃત્યમીવ યસ્ય કરોતિ સંગાત નારાયણં નમસ્કૃત્યં નરમ ચેવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તમો તતો જયમ ઉદિરયેત. અર્થાત જેમનામાં જન્મ મૃત્યુરૂપી સંસારના ભય અને દુઃખનો નાશ કરવાની પૂર્ણ યોગ્યતા છે, પવિત્ર અંતઃકરણવાળા યોગ્યો જેમને ધ્યાનમાં જોઈને વારંવાર મસ્તક ઝુકાવે છે, તે વામનમાંથી વિરાટ રૂપ ધારણ કરીને ક્રમશઃ ભૂલોક ભર્વલોક તથા સ્વર્ગલોકને પણ ઓળંગી ગયા હતા. શ્રી હરિના તે બંને ચરણકમળ આપ લોકોને પવિત્ર કરતા રહે, જે સમસ્ત પાપોનો સંહાર કરવામાં સમર્થ છે, જેમનો શ્રી વિગ્રહ ક્ષીરસાગરના ગર્ભમાં શેષનાગની સૈયા પર શયન કરે છે, તે જ શેષનાગના શ્વાસવાયુથી ઉછળતા જળના ઊંચા તરંગોના કારણે વિકરાળ પ્રતીત થનારો સમુદ્ર જેમનો સત્સંગ પામીને પ્રસન્નતાથી નૃત્ય કરતો હોય એવો લાગે છે, તે ભગવાન નારાયણ આપ લોકોની રક્ષા કરતા રહે. ભગવાન નારાયણ પુરુષ શ્રેષ્ઠ નર તેમની લીલા પ્રગટ કરનારા ભગવતી સરસ્વતી તથા તેમના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને જય એટલે ઇતિહાસ પુરાણનો પાઠ કરવો જોઈએ. વ્યાસજીના શિષ્ય મહા તેજસ્વી જેમિનીએ તપસ્યાને સ્વાધ્યાયમાં રત મહામુનિ માર્કંડેયને પૂછ્યું, ભગવાન મહાત્મા વ્યાસ દ્વારા પ્રતિપાદિત મહાભારત અનેક શાસ્ત્રોના દોષરહિત તથા ઉજ્જવળ સિદ્ધાંતોથી પરિપૂર્ણ છે, એ સહજ શુદ્ધ અથવા છંદ વગેરેની શુદ્ધિથી યુક્ત અને સાધુ શબ્દાવલીથી સુશોભિત છે. એમાં પ્રથમ પૂર્વ પક્ષનું પ્રતિપાદન કરીને પછી સિદ્ધાંત પક્ષની સ્થાપના કરવામાં આવી છે. જેમ દેવતામાં વિષ્ણુ, મનુષ્યમાં બ્રાહ્મણ તથા સંપૂર્ણ આભૂષણોમાં ચૂડામણી શ્રેષ્ઠ છે, જે પ્રમાણે આયુધોમાં વજ્ર અને ઇન્દ્રિયોમાં મન મુખ્ય માનવામાં આવ્યું છે, તે જ પ્રમાણે સમસ્ત શાસ્ત્રોમાં મહાભારત ઉત્તમ છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું વર્ણન છે. તે પુરુષાર્થ ક્યાંક તો પરસ્પર જોડાયેલા છે અને ક્યાંક તેમનું અલગ અલગ વર્ણન છે. એ સિવાય તેમના અનુબંધો એટલે કે વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન આ પ્રમાણે આ મહાભારત ઉપાખ્યાન વેદોનો વિસ્તારરૂપ છે. એમાં ઘણા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હું એને યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું અને એ માટે આપની સેવામાં ઉપસ્થિત થયો છું. જગતની સૃષ્ટિ, પાલન અને સંહારના એકમાત્ર કારણ સર્વવ્યાપી ભગવાન જનાર્દન નિર્ગુણ હોવા છતાં પણ મનુષ્ય રૂપે કઈ રીતે પ્રગટ થયા, તથા દ્રુપદ કુમારી કૃષ્ણા જે 5 પાંડવોની મહારાણી કેમ થયા, આ વિષયમાં મને બહુ સંદેહ છે. દ્રૌપદીના 5 મહારથી પુત્ર જેમના હજુ લગ્ન પણ થયા ન હતા અને પાંડવ જેવા વીર જેમના રક્ષક હતા અનાથોની જેમ કઈ રીતે મરાઈ ગયા, આ બધી વાતો આપ મને વિસ્તારથી બતાવવાની કૃપા કરો. માર્કંડેયજી બોલ્યા, મુનિશ્રેષ્ઠ આ મારા માટે સંધ્યાવંદન કરવાનો સમય છે. તમારા પ્રશ્નોનો ઉત્તર વિસ્તારપૂર્વક આપવો છે તેથી તેના માટે આ સમય ઉત્તમ નથી. જેમિની, હું તમને એવા પક્ષીઓનો પરિચય આપું છું જે તમારા પ્રશ્નોનો ઉત્તર આપી દેશે અને તમારા સંદેહનું નિવારણ કરશે. દ્રોણ નામના પક્ષીના 4 પુત્ર છે, જે બધા પક્ષીઓમાં શ્રેષ્ઠ તત્વજ્ઞ અને શાસ્ત્રોનું ચિંતન કરનારા છે. તેમના નામ છે પિંગાક્ષ, વિબોધ, સુપુત્ર અને સુમુખ. વેદો અને શાસ્ત્રોના તાત્પર્યને સમજવામાં તેમની બુદ્ધિ કદી પાછી પડતી નથી. તે ચારે પક્ષી વિંધ્ય પર્વતની કંદરામાં નિવાસ કરે છે. તમે તેમની પાસે જઈને આ બધી વાતો પૂછો. જેમિનીએ કહ્યું, બ્રહ્મન, આ તો બહુ વિચિત્ર વાત છે કે પક્ષીઓની બોલી માણસ જેવી હોય. પક્ષી હોવા છતાં તેમણે અત્યંત દુર્લભ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જો તિર્યક યોનિમાં તેમનો જન્મ થયો છે તો તેમને જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે થયું? તે ચારે પક્ષી દ્રોણના પુત્ર કઈ રીતે કહેવાય છે? વિખ્યાત પક્ષી દ્રોણ કોણ છે જેના ચાર પુત્ર આવા જ્ઞાની થયા? તે ગુણવાન પક્ષીઓને ધર્મનું જ્ઞાન કઈ રીતે થયું? માર્કંડેય બોલ્યા, મુને, ધ્યાનથી સાંભળો. પૂર્વકાળમાં નંદનવનની અંદર જ્યારે દેવર્ષિ નારદ, ઇન્દ્ર અને અપ્સરાઓનો સમાગમ થયો હતો તે સમયની વાત છે. એકવાર નારદજી નંદનવનમાં ઇન્દ્રને મળ્યા. તેમને જોતા જ ઇન્દ્ર ઊભા થઈ ગયા અને અત્યંત આદર સાથે પોતાનું સિંહાસન તેમને બેસવા માટે આપ્યું. ત્યાં સ્થિત અપ્સરાઓએ પણ નારદજીને વિનયપૂર્વક મસ્તક ઝુકાવ્યું. તેમના દ્વારા પૂજિત થઈને નારદજીએ ઇન્દ્રના બેસી ગયા બાદ યથાયોગ્ય કુશળ પ્રશ્ન પછી બહુ મનોહર કથાઓ સંભળાવી. એ વાતચીતના પ્રસંગમાં જ ઇન્દ્રે મહામુનિ નારદને કહ્યું, દેવર્ષે, આ અપ્સરાઓમાં તમને પ્રિય લાગે તેને આજ્ઞા આપો કે અહીં નૃત્ય કરે. રંભા, મિશ્રકેશી, ઉર્વશી, તિલોત્મા, ધૃતાચી અથવા મેનકા, જેમાં આપની રુચિ હોય તેનું નૃત્ય જુઓ. ઇન્દ્રની આ વાત સાંભળીને દ્રિજશ્રેષ્ઠ નારદજીએ વિનયપૂર્વક ઊભી રહેલી અપ્સરાઓને થોડું વિચારીને કહ્યું, તમે બધામાંથી જે પોતાને રૂપ અને ઉદારતા વગેરે ગુણોમાં સૌથી શ્રેષ્ઠ માનતી હોય તે મારી સામે નૃત્ય કરે. માર્કંડેયજી કહે છે, મુનિની આ વાત સાંભળતા જ તે વિનિત અપ્સરાઓ એક એક કરીને પરસ્પર કહેવા લાગી, અરે, હું જ ગુણોમાં સૌથી શ્રેષ્ઠ છું, તું નહીં. આ પછી બીજી કહેતી, તું નહીં, હું શ્રેષ્ઠ છું. તેમનો અજ્ઞાનપૂર્ણ વિવાદ જોઈને ઇન્દ્રે કહ્યું, અરે, મુનિને જ પૂછો, તે જ બતાવશે કે તમારામાં સૌથી ગુણવાન કોણ છે. આ પ્રમાણે તેમના પૂછવાથી નારદજીએ કહ્યું, જે ગિરિરાજ હિમાલય પર તપસ્યા કરવાવાળા મુનિશ્રેષ્ઠ દુર્વાસાને પોતાની ચેષ્ટાથી ક્ષુબ્ધ કરી દેશે તેને જ હું સૌથી વધારે ગુણવાન માનીશ. તેમની વાત સાંભળીને બધી અપ્સરાઓએ એકબીજીને કહેવાનું આરંભ કર્યું, અમારા માટે આ કાર્ય અસંભવ છે. તે અપ્સરાઓમાં એકનું નામ વપુ હતું. તેના મનમાં મુનિઓને વિચલિત કરી દેવાનો ગર્વ હતો. તેણે નારદજીને કહ્યું, જ્યાં દુર્વાસા મુનિ રહે છે હું આજે ત્યાં જઈશ. દુર્વાસા મુનિને જે શરીરરૂપી રથનું સંચાલન કરે છે, જેમણે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને તે રથમાં જોતરી રાખ્યા છે, તેમને એક અયોગ્ય સારથી સિદ્ધ કરીને દેખાડીશ. પોતાના કામબાણના પ્રહારથી તેમની મનરૂપી લગામને પાડી દઈશ અને તેને કાબુ બહાર કરી દઈશ. આમ કહીને વપુ હિમાલય પર્વત પર ગઈ. ત્યાં મહર્ષિના આશ્રમમાં તેમની તપસ્યાના પ્રભાવથી હિંસક પ્રાણી પણ પોતાની હિંસાવૃત્તિ છોડીને પરમ શાંત રહેતા હતા. મહામુનિ દુર્વાસા જ્યાં રહેતા હતા તે સ્થાનથી એક કોષ દૂર તે અપ્સરા રોકાઈ ગઈ અને ગીત ગાવા લાગી. તેની વાણીમાં કોયલની મધુરતાની મીઠાશ હતી. તેના સંગીતનો મધુર ધ્વનિ કાનમાં પડતા જ દુર્વાસા મુનિના મનમાં બહુ વિસ્મય થયું. તેઓએ સ્થાન તરફ ગયા જ્યાં તે મધુરભાષિણી બાળા સંગીતનો તાન છેડી રહી હતી. તેને જોઈને મહર્ષિએ પોતાના મનને બળપૂર્વક રોક્યું અને એવું જાણીને કે આ મને લોભાવવા માટે આવી છે, તેમને ક્રોધ અને અમર્ષ દેખાઈ થયા આવ્યા. પછી તો તે મહાતપસ્વી મહર્ષિએ તે અપ્સરાને આ પ્રમાણે કહ્યું, આકાશમાં વિચરનારી ઉન્મત્ત અપ્સરા, તું બહુ કષ્ટથી સંચિત કરેલા મારા તપમાં વિઘ્ન નાખવા માટે આવી છે, તેથી મારા ક્રોધથી કલંકિત થઈને તું પક્ષીના કુળમાં જન્મ લઈશ. અરે, ખોટી બુદ્ધિવાળી નીચ અપ્સરા, પોતાનું આ મનોહર રૂપ છોડીને 16 વર્ષ સુધી તારે પક્ષિણીના રૂપમાં રહેવું પડશે. તે સમયે તારા ગર્ભથી 4 પુત્ર થશે, પરંતુ તું તેમના પ્રત્યે થનારા પ્રેમજન્ય સુખથી વંચિત રહીશ અને શસ્ત્ર દ્વારા વધને પ્રાપ્ત થઈને શ્રાપ મુક્ત થઈને પુનઃ સ્વર્ગલોકમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરીશ. બસ, હવે આના વિપરીત તું કાંઈ પણ કોઈ રીતે પણ ઉત્તર આપીશ નહીં. ક્રોધથી લાલ નેત્રવાળા મહર્ષિ દુર્વાસાએ મધુર ઝણકાર યુક્ત ચંચળ કંકણ ધારણ કરનારી તે અભિમાની અપ્સરાને આવા અસહ્ય વચન કહીને તે સ્થાનને છોડી દીધું અને વિશ્વ પ્રસિદ્ધ ગુણોથી ગૌરવવંતા તથા ઊંચા તરંગોવાળી આકાશગંગાના તટ પર ચાલ્યા ગયા. અધ્યાય પ્રથમ સમાપ્ત. बोलो श्री रामचंद्र भगवान की जय।